દોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ અર્જણ ભગતે વડતાલની અંદર પમા ભગતની 6 મહિના સુધી સેવા કરી. 6 મહિના સુધી વંથલીમાં કલ્યાણ બાપાને ત્યાં રહ્યા, 6 મહિના વડતાલ રહ્યા. આમ 1 વર્ષ સતત કાળા બાપાના હાથમાં ક્યાંય આવ્યા નહીં. એટલે કાળા બાપાને મનમાં વિચાર થયો, કે આ અર્જણ આજે 7-7 વર્ષ થઈ ગયા. છેલ્લા 1 વર્ષથી તો હવે હાથમાં આવતો નથી, ઘરમાં સુખ સમૃદ્ધિ છે, લગ્ન થઈ ગયા છે, એમના પત્ની પણ છે, અને એમ છતાંય ક્યાંય લેવાતા નથી, લોભાતા નથી, લલચાતા નથી. આ કેટલી મોટી વાત કહેવાય. નારણદાસ સ્વામીનું જીવન જોઈ અને પિતાનું પથ્થર હૃદય હતું એ પણ પીગળી ગયું આ જેવું. અને બહુ સાચી વાત છે, ભગવાનના માર્ગે જવામાં જો આપણી દ્રઢતા અને મક્કમતા હોય અને ક્યાંય આપણે લેવાતા ને લોભાતા ન હોઈએ ને, તો એની મદદ કરે મુરારી, ભગવાન છે એ મદદ કરે. એમના અંતર્યામી તરીકે ભગવાન બિરાજે છે. આવો વિચાર આપો એ પણ ભગવાન આપે છે. અર્જણ ભગત તો આ બાજુ વડતાલથી જૂનાગઢ આવી ગયા, અને બીજી બાજુ પિતાને મનમાં પશ્ચાતાપ થયો કે હું એને ખોટો રોકું છું. અને ઘણી વખત એવું હોય કે આપણી જીદના કારણે ક્યારેક આપણા જ પરિવારના સભ્યોના સારા વિચારો કે એમના સારી એમની સારી ભાવનાઓ એ દબાઈ જતી હોય. કાળા બાપાએ ઘણો પ્રયાસ કર્યો. એમણે જો કે પ્રતિજ્ઞા લીધેલી હતી કે હું તને સાધુ નહીં થવા દઉં, અને એટલે જ આટલું લાંબુ ચાલ્યું. પણ છતાંય એક સમય એવો આવ્યો કે એમને હૃદય પરિવર્તન થયું. મનમાં વિચાર કરે છે આ 30-30 ગાવની મજલ દર વખતે કાપીને જવું કંઈ સહેલું તો નથી. પાછું અહીંયા આવે ત્યારે સગા સંબંધીઓના કડવા વેણ સાંભળવાના આપણે કોઈ પણ રીતે બાકી રાખ્યું નથી. સમજાવવા સામ દામ દંડ ભેદ બધી જ રીતે, છતાંય એમને મોહ નથી થતો. એમની સ્થિતિ અને ધીર ગંભીરતાથી જે રીતે ચાલ્યા જાય છે, ધીરજતાથી ચાલ્યા જાય છે, એમાં અર્જુન જેવી ધીરજતા જોવા મળે છે. આજે બાપાને અર્જણ છે એ અર્જુન દેખાણા. બાપાએ નક્કી કર્યું કે આવો જો પવિત્ર જીવ હોય, પૂર્વ સંસ્કારનો બળિયો જીવ હોય, તો મારે એમને રોકવો ન જોઈએ, મારે એમાં આડખીલી રૂપ ન થવાય. આ તો બહુ મોટા ભાગ્યની વાત છે કે આવા સન્માર્ગે ચાલનારા આવા બળિયા આત્માઓ એના પિતા થવાનું મને સૌભાગ્ય સાંપડ્યું. સાબાશ છે એની સમજણને, એની સેવાને, એની ધીરજતાને, એની સાધુતાને, એના વૈરાગ્યને, કે જગતના ભાવમાં ક્યાંય લેવાના નહીં. અને ભગવાન છે એમને જ મદદરૂપ થાય છે કે જે જગતમાં ક્યાંય લેવાતા નથી. ભગવાનનું સુખ પણ એમને પ્રાપ્ત થાય છે કે જે સંસારના સુખને તિલાંજલિ આપે છે. નચિકેતાની વાતો આપણે સાંભળી છે, એના આખ્યાનો આપણે સાંભળ્યા છે, પણ આજે કેવું હોય તો એવું કહી શકાય કે નચિકેતા કરતાએ સવાઈ સમજણ જો હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હતીઓ. એ અદ્ભુતાનંદ સ્વામીથી માંડી ગોવિંદાનંદ સ્વામી હોય, ધર્મ સ્વરૂપદાસ સ્વામી હોય કે નારણદાસ સ્વામી હોય, તો આ બધાની સમજણ છે ને એ એમના કરતા સવાઈ. એટલા માટે કે નચિકેતાને તો યમરાજાએ ખાલી કહ્યું હતું કે હું તને આ આપું ને આ આપું આ આપું. આખ્યાન તો સવે સાંભળ્યું હશે એટલે ખબર હશે. યમના દ્વાર ઉપર જઈને નચિકેતા ઊભા છે ને ત્રણ દિવસ પછી યમરાજ જ્યારે સામે આવ્યા ત્યારે નચિકેતા એક નાનકડા બાળ ત્રણ દિવસથી ભૂખ્યા અને તરસ્યા યમરાજની પ્રતીક્ષા કરે છે. ને યમરાજ જ્યારે આવ્યા અને એમને ખબર પડી કે મારે દરવાજે એક નાનકડો છોકરો ત્રણ દિવસથી ભૂખ્યો ને તરસ્યો મારી રાહ જોવે, અતિથિનું સન્માન ન થયું. એ બાળકને રાજી કરવા માટે કહ્યું માગ બેટા માગ, તારે શું જોઈએ છે? ત્યારે નચિકેતાએ એવું કહ્યું કે મને આત્મવિદ્યા આપો કે જેમાં આત્મ સાક્ષાત્કાર અને પરમાત્મ સાક્ષાત્કાર થઈ શકે એવું જ્ઞાન મને આપો. યમરાજાએ કહ્યું, યમરાજા તો ચોંકી ગયા કે નાનકડો એવો 7-8-10 વર્ષનો બાળક અને પરમાત્માના જ્ઞાનની વાત પૂછે, આત્માના જ્ઞાનની વાત પૂછે. એમને અતિ આશ્ચર્ય થયું. એટલે યમરાજે એવું કહ્યું કે બેટા, આ તારી ઉંમર નથી અને એના બદલામાં તારે જે બીજું જોઈતું હોય તે માગી લે. એટલે નચિકેતાએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે તમારે આપવું જ હોય, તમારે આ જ જોઈએ છે ને આ જ આપો, એના સિવાય બીજું કશું મારે જોઈતું નથી. યમરાજે વિશેષ લલચાવવા માટેના પ્રયાસો કર્યા. યમરાજે એવું કહ્યું કે હું તને ત્રિલોકીનું રાજ્ય આપું, સ્વર્ગનું રાજ્ય આપું, સ્વર્ગના ભોગ વૈભવ સુખ એ બધું તને મળશે. ત્યારે નચિકેતા હસવા માંડ્યા અને એમણે એવું કહ્યું કે એ બધા સ્વર્ગના ભોગ અને સુખ છે એ બધા તો નાશવંત છે, મારે અવિનાશી એવા પરમાત્માને પામવા છે, એમનું જ્ઞાન મને આપો, મારે બીજું કશું નથી જોઈતું. એ ભોગોની જે લાલચ છે એ લાલચમાં લેવાના નહીં, અને પરિણામે એમને પરમાત્માનું જ્ઞાન છે યમરાજ દ્વારા પ્રાપ્ત થયું. અને આજે યુગોથી આખ્યાન આપણે ગાતા આવીએ છીએ ને એના ઉપર ઉપનિષદો લખાઈ ગયા, કઠ ઉપનિષદ. હવે યમરાજે એમને ભોગની ખાલી લાલચ આપી હતી, ભોગ આપ્યા નહોતા. એ લાલચમાં લેવાના નહીં એટલે નચિકેતા ઇતિહાસની અંદર અમર થઈ ગયા. અહીંયા અર્જણ ભગતને તો ભગવાને ભોગ આપી દીધા હતા, લાલચ તો પછીની વાત હતી, અને છતાંય એ ભોગોમાં લેવાના નહીં એટલે કેટલી મોટી વાત થઈ. એટલે નચિકેતા કરતા સવાયા જીવન એ જોવા મળે. પાછું એક વખત નહીં, આખી જિંદગી આવી રીતે જીવવાનું સારધારપણે જાગ્રતપણે. અદ્ભુતાનંદ સ્વામી છે એ માંડવેથી નીકળી ગયા તો એ સુરવીરને માટે ખરાખરીનો ખેલ હોય તો એ બહુ ક્ષણ માટે હોય, અમુક ક્ષણો માટે જ સાવધાનીની જરૂર છે. પણ એ નીકળી ગયા પછી પણ આપણે સ્વામીના આખ્યાનોમાં જોયું કે એમને કેટલે ઠેકાણે વિઘ્ન આવ્યા. રાજ્ય આપવા માટે તૈયાર થયા, એમની કુંવરીઓ એમની સાથે પરણાવવા માટે તૈયાર થયા, સ્વામી રાતોરાત ત્યાંથી નીકળી ગયા. નહીંતર ઘણી વખત એવું થાય કે જ્યારે ત્યાગ કર્યો ત્યારે ત્યાગ થઈ ગયો હોય, હું બલિહારીએ વૈરાગ્ય નિયમ કરીને નીકળી ગયા, પછી મગ્નિરામની જેમ ક્યારેક ધીરું પણ પડી જાય અથવા તો લક્ષ્ય ફંટાઈ જાય અને પરિણામે ભોગોમાં લેવાઈ જાય. સંસાર છોડ્યા પછી એક અલગ પ્રકારનો નવો સંસાર એ શરૂ થાય, પણ એ સહજાનંદી સંતોની અંદર એટલી બધી જાગ્રતતા, ભગવાન સ્વામિનારાયણનું બળ, એમની ભક્તિ ઉપાસના, એમનો પ્રતાપ, એમના કારણે ભર યુવાન અવસ્થાની અંદર એકાંતના યોગમાં પણ આ સંતો ક્યાંય લેવાણા નથી, લલચાણા નથી, લોભાણા નથી. આપણા માટે આ સંતો એવું કહે, એટલા માટે સંસારની અંદર રહેવું એ મહેમાનની જેમ રહેવું. મહેમાન જાય એમને ગમે તેટલે આગતા સ્વાગતા થાય તો એ મહેમાન જ્યારે ઘેરે પાછા આવે ને ત્યારે હાશ થાય હો કે નહીં, વેવાય આગ્રહ કરીને જમાડતા હોય પણ છતાંય તે ઘેરે આવે ને પછી રોટલો જમે ત્યારે એને એમ થાય કે હવે ઘેરે આવ્યા. એમાં સંસારની અંદર લલચાયા વગર જે મળ્યું છે એમને નિભાવતા રહીએ, પણ એમાં લોભાઈ ન જઈએ તો પરમાત્માની પ્રાપ્તિ થાય. જો એમાં લોભાઈ ગયા તો આપણે અહીંયા અટકી જઈશું, આપણી વૃત્તિ હોય એમાં અટકી જશે અને આપણી મુમુક્ષુતા છે એ પણ મરી પરવારશે. એટલે શાસ્ત્રોની અંદર ખૂબ સરસ સિદ્ધાંત કહ્યો છે કે ભગવાનનું સુખ કોને પ્રાપ્ત થાય છે, તો કે ચાકામ હતસ્ય, જેમને જગતની કોઈ કામના નથી એમને ભગવત સુખની પ્રાપ્તિ થાય છે. આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્ર માપ પ્રવિશંતિ યદવત. જેવી રીતે સમુદ્રની અંદર હજારો નદીઓ સમાઈ જાય પણ એમ છતાંય સમુદ્ર ક્યારેય ઉભરાતો નથી, એમ સંસારના ભોગ વિષય સુખ એમને જોઈ અને જેમનો આત્મા અથવા જેમનું મન સુખના હિલોળે ચડતું નથી, ઉભરાઈ નથી જતું, પણ એમના બદલે એ પોતાના સ્વરૂપના સુખે કરી, ભગવત સ્વરૂપના સુખે કરી અને શાંત અને સ્થિર અને ધીર ગંભીર રહે છે, એવા વ્યક્તિને ભગવાનનું સુખ પ્રાપ્ત થાય છે. જો જગતના સુખમાં લેવાઈ ગયા તો ગયા, તો ભગવાનના સુખમાં વૃત્તિ પહોંચતી જ નથી. અને ભગવાન પણ વિચારે છે કે હમણાં એમને ભોગવી લેવા દો, પછી જ્યારે નવરા થાય ને ત્યારે વળી પાછા આપણી બાજુ જોવે ત્યારે આપણે વિચાર કરશું. અર્જણ ભગત એમના પિતાને અર્જણ ભગત પ્રત્યે આવા વિચારો થયા કે આવો સુખી સંપન્ન સંસાર છે અને એમાં ક્યાંય લલચાતા નથી, કેવા નિર્મોહી છે, હવે મારે એમને રોકવા ન જોઈએ. એમણે એમના વેવાઈને બોલાવ્યા, વેવાઈને વાત કરી, કારણ કે લગ્ન થયા છે એટલે વાત તો કરવી પડે. અર્જણ ભગતના વૈરાગ્યની વાત કરી, એમણે સાત સાત વર્ષની અંદર જેટલા પ્રયાસો કર્યા એમની પણ વિગતે વાત કરી. સંઘ પ્રસંગે વાતો થતી હોય પણ હવે ડિટેલથી વાત કરી કે આપણે આટલું આટલું કર્યું, છતાંય એ ભગવાનના માર્ગેથી પાછા પડતા નથી, તો હવે મને એમ લાગે છે કે આપણે એને રોકાય નહીં. હું થાકી ગયો, હું હારી ગયો, મેં જ પ્રતિજ્ઞા લીધી હતી કે હું એને સાધુ નહીં થવા દઉં, પણ આજે મને એમ થાય છે કે હું એને આડખીલી રૂપ થઈ અને ભગવાનને માર્ગે જનારા એવા આત્માને હું રોકું છું, મારે એવું ન કરવું જોઈએ. આટલું જ્યાં સાંભળ્યું ત્યાં તો પછી અર્જણ ભગતના સસરા હતા એ ઉકળી પડ્યા કે તમે થાકી છે ના જાતા હતા, કે અત્યાર સુધી તમે લડતા હતા એટલે તો અમને આમ શાંતિથી બેઠા હતા. અને બધાને એવું હોય કે કોક લડતું હોય ને તો કે હાલો વાંધો નહીં લડવા દો, એ ન લડે તો પછી બધા આવે. એટલે કે એમ તમે હાથ ઉપર હાથ ધરીને બેસી જાઓ એમ ચાલતું હશે. અર્જણ ભગતના સસરા હતા એ સુપ્રતિષ્ઠિત હતા, ઓળખાણો મોટી હતી. હવે વિચારી શકાય કે જેમની ઓળખાણો મોટી હોય એટલે આ કુળ કેવું મોટું હશે, આબરૂદાર હશે, અને એવા આબરૂદાર કુળની અંદર હોય એટલે સુખી સંપન્ન હોય. આંકડાઓ ક્યાંય લખ્યા નથી કે એન્યુઅલ ઇન્કમ આટલી હતી, પણ જો તત્કાલીન સમાજમાં એવો રિવાજ હોત અને લખાતું હોત તો નિશંકપણે, કારણ કે જે પ્રોસેસ થઈ છે ને એ જોતા એવું લાગે છે કે ખૂબ પહોંચેલ વ્યક્તિઓ હતા બધા. એટલે એમના સસરાએ એવું કહ્યું કે મારે મોટા મોટા અમલદારોની સાથે, અધિકારીઓની સાથે ખૂબ સારા ઘરોબા સંબંધ છે, તમે કંઈ ન કરી શકતા હો તો હવે હું કરીશ, કે અને તમારે મારી સાથે રહેવાનું, સંબંધો સારા એટલે તમે સાથે રહ્યો તો વધારે સારું પડે. કાળા બાપાએ કહ્યું કંઈ વાંધો નહીં, તમારાથી થતી હોય તો તમે ટ્રાય કરી લ્યો, તમે પ્રયાસ કરી લ્યો. હવે સાત વર્ષ સુધી એમની દીકરી એમના ઘેરે હોય, આ બાજુ કાળા બાપાએ વચન આપી આપી અને ઠેલાવી ગયા હોય, કાલ સારું થઈ જશે, વાંધો નહીં આવે, અમે ટ્રાયમાં છીએ, બોલાવીએ છીએ. ગોતે બાપા આવું જ કરવાનો, બીજું કાંઈ કહેવાના હોય વધારે તમને ખબર હોય? કાંઈ પણ છોકરા તરફથી પ્રોબ્લેમ હોય તો એના બાપા આવી રીતે રજૂઆત કરવાના હોય વેવાઈને, અને દીકરી તરફથી પ્રોબ્લેમ હોય તો એ વેવાય છે એ જ રીતે આ બાજુ વેવાઈને કહેવાના હોય કે નહીં વાંધો આવે, થોડુંક ધીરજ રાખો, થઈ જશે, અમે સમજાવીએ છીએ, તમે સમજાવજો, તમે થોડુંક ધ્યાન રાખજો, એમ કરી અને ધીરે ધીરે ધીરે ધીરે હાલ્યું જાય. પણ વેવાઈને અહીંયા હવે અમલદારો અને અધિકારીઓને એમની સાથેનો સંપર્ક, એટલે એમને એમ થયું કે આ 7 વર્ષ વીતી ગયા ને, હવે એવી નોટિસ ફટકારીએ કે બધાને દડ દઈને આવવું પડે અને સીધો જ ફેંસલો. આવી રીતે લાંબુ લાંબુ થાય એ બરાબર નહીં. ગમે ત્યાં હશે, ભલે ને ગમે એવા ભૂગર્ભમાં વ્યાઈ ગયા છે, બહાર આવવું પડશે કે આ 1 વર્ષથી મળતા નથી, ગમે ત્યાં વ્યાઈ ગયા છે, એને ને એના ગુરુને બેઈને આવવું પડે એવું કરી દઈએ. કે ગયા અમરેલી, અમલદારોની સાથે ઓળખાણ, એમને બધાને વાતચીત કરી, તરફેણમાં લીધા, એક વકીલ રોક્યા અને વકીલ મારફતે અર્જણ ભગતને જૂનાગઢ મંદિરમાં નોટિસ મોકલાવવામાં આવી. નોટિસમાં એવું લખેલું કે તમે તમારી યુવાન પત્નીનું ભરણ પોષણ કરી શકતા નથી, સાધુ સંતોની સેવામાં જ પડ્યા રહો છો, આથી તમને નોટિસ પાઠવવામાં આવે છે કે 1 અઠવાડિયાની અંદર તમે અને તમારા ગુરુ બંને જણા અમરેલીની કોર્ટમાં હાજર થઈ ન્યાયાધીશની સમક્ષ રૂબરૂમાં આ બાબતોના ખુલાસા કરી જાઓ, અન્યથા જો આવવામાં મોડું થશે તો કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એની નોંધ લેશો. કેટલા સોફિસ્ટિકેટેડ શબ્દો છે, પહેલી વખત વાંચે ને તો આંચકો ન લાગે, પેટનું પાણી ન હલે એવા સોફ્ટ શબ્દોમાં વકીલ સાહેબે ભાષામાં, સારી ભાષામાં લખી દીધું. હવે જૂનો જમાનો, ત્યારે તો જે શબ્દો વપરાતા હોય એ શબ્દો અને આ શબ્દોની સામે તો કેટલો બધો ફરક પડે, પડે કે નહીં? આના ઉપરથી અનુમાન થાય કે કેટલા પહોંચેલા હશે ને, કેટલું સમજતા હશે ને, કેટલા આગળ ગયા હશે. નોટિસ મોકલાવી, આ બાજુ અર્જણ ભગત જૂનાગઢની અંદર સેવામાં, અને કાગળ મળ્યો, નોટિસ મળી. આમ કહીએ તો સમન્સ કહેવાય ને, અઠવાડિયાની અંદર હાજર થવાનું અને ખુલાસા કરી જવાનું, અને જો ન કરો તો લીગલ કાર્યવાહી થશે. એટલે આમ કહેવાય કે પ્રી નોટિસ આપી, એમ ડરાવવા માટે. પહેલાં જે જનરલી આપતા હોય, 3 નોટિસ આપવામાં આવે અને 3 નોટિસનો જવાબ ન આવે એટલે તમે ગુનેગાર સાબિત થઈ જાઓ. નોટિસ જેવી મળી, અર્જણ ભગતને તો વાંચતા એટલું બધું નહીં ફાવતું હોય, કોઈની પાસે વંચાવી હશે, એટલે યોગેશ્વરદાસ સ્વામી પાસે આવ્યા કે સ્વામી આવી ઉપાધિ આવી છે. એટલે યોગેશ્વરદાસ સ્વામી એકદમ ભલા ભોળા સંત, એ આવ્યા બાલમુકુંદા સ્વામીની પાસે. અર્જુન ભગત, યોગેશ્વરદાસ સ્વામી, એ બંને આવ્યા બાલમુકુંદા સ્વામીની પાસે કે સ્વામી આવી રીતે અર્જણ ભગતને ઉપાધિ આવી છે અને અઠવાડિયામાં અમરેલી કોર્ટમાં ન્યાયાધીશની સમક્ષ બધા ખુલાસા રજૂ કરવાના છે. સ્વામી અતિ વ્યવહાર કુશળ, ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ. સ્વામીએ કહ્યું કે કંઈ વાંધો નહીં. અર્જુન ભગત મૂંઝાતા નહીં કે હું આવીશ કોર્ટમાં કે. બાલમુકુંદ સ્વામી કે મૂંઝાતા નહીં કે હું તમારી સાથે કોર્ટમાં આવીશ અને હું ખુલાસા આપીશ કે. સ્વામીએ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ, આ 7-7 વર્ષથી અર્જણ ભગત છે આવી રીતે તમારા અર્થે લડાઈ લડે છે, આજે મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે, તો એ મહારાજ તમે હવે એમના હૃદયમાં વસજો. સમય થયો, બાલમુકુંદા સ્વામી જોડમાં સંતોને લઈ અને અમરેલી આવ્યા. અમરેલી આવ્યા એટલે સામેવાળા લોકોને બધાને બોલાવ્યા, કાળા બાપા પણ આવ્યા, પરિવારના લોકો આવ્યા, આ બાજુથી અર્જુન ભગતના સસરાને એ બધા આવ્યા. ન્યાયાધીશ આવ્યા, વકીલ સાહેબ આવ્યા, બધા આવી ગયા. પહેલા બધાને મળ્યા, વાતચીત કરી, પછી ન્યાયાધીશ સાહેબને વાત કરી કે સાહેબ અત્યાર સુધીમાં તમારે એવા ઘણા બધા કેસ આવ્યા હશે કે આ મારું છે, મારા હકનું છે અને મને મળતું નથી. આજે જે કેસ છે એ હકનું પણ જતું કરનારો કેસ છે. આવો કેસ કદાચ આ કોર્ટની અંદર અને એમાંય તમારા માટે આ પહેલો વહેલો કેસ હશે. આની અંદર જો યોગ્ય ન્યાય ન થાય ને સાહેબ, તો કદાચ જીવનભરનો પસ્તાવો રહી જશે. સાહેબ તમે વિચાર કરો કે આટલું સુખી સંપન્ન કુટુંબ છે, એમના સસરા પણ આટલા બધા પહોંચેલા વ્યક્તિ છે, એ પણ આટલા સુખી સંપન્ન છે, એમની દીકરીના એ પતિ છે, આટલી સુખ સગવડતા, આવી સુકન્યા, માન મોભો મર્તબો પ્રતિષ્ઠા આ બધું જ છોડી અને ભગવાનના માર્ગે ચાલવાનો સંકલ્પ થાય તો એ કેટલી મોટી વાત કહેવાય. બીજું સાહેબ, કે આ કંઈ એવું નથી કે કોઈએ એને ભૂરકી નાખી દીધી અને એ ચાલ્યા ગયા. આજે 7-7 વર્ષથી આ ચાલે છે લડાઈ, અને 7 વર્ષમાં એક પણ વખત અર્જુન ભગત જો એમાં લેવાયા હોય તો એ અર્જુન ભગતનો આત્મા પરમાત્માને માર્ગે ચાલવા માટે સક્ષમ નથી એમ જાણીને અમે જ એમને ના પાડી દેત કે તમે છે ચાલ્યા જાઓ, સંસારમાં સુખીથી ભગવાનનું ભજન કરજો. તમને ક્યાંય એવું દેખાતું હોય તો આ બંને સસરા પક્ષના અને પિતાના પક્ષના એ પણ બધા અહીંયા ઊભા છે, એ કહી શકે છે. એમણે જે રીતે સંસારની અંદર જળકમળવત થઈને રહ્યા છે, એમણે ક્યાંય પણ સંસારના સુખોમાં લેવાયા નથી, એટલે ભગવાનને માર્ગે ચાલનારો બળવાન આત્મા કહેવાય. લોક આબરૂઓને નજર સમક્ષ રાખી, વ્યક્તિગત સંબંધોને નજર સમક્ષ રાખી અને જોવાનો નિર્ણય કરવામાં આવે તો આવી પ્રબળ ભાવનાઓને તમે અન્યાય કરી બેસશો. બાલમુકુંદા સ્વામી આમ એવી પ્રભાવશાળી રીતે ધીરે ધીરે ધીરે ધીરે શબ્દોની વાત કરી, ન્યાયાધીશ સાહેબ છે એ હલી ગયા. એમને એમ થયું કે આવું તો બહુ રેર બને, હંમેશાને માટે ન્યુટ્રલ ભાવે કેસ સાંભળવા ટેવાયેલા ન્યાયાધીશ, એમને ન્યુટ્રલ ભાવે જ સાંભળવાનો હોય, એક પણ બાજુ એમની ફિલિંગ્સને જવા ન દેવાય. જો કોઈની પણ રજૂઆતને એ લાગણીશીલ થઈ અને સાંભળે તો એ યોગ્ય નિર્ણય ન કરી શકે, એટલે એમને લાગણીઓ ઉપર સતત કંટ્રોલ રાખવાનો હોય. અને બંને પક્ષોને, બંને દલીલોને, બંને પ્રસ્તાવોને એમણે બેલેન્સ રાખી તટસ્થપણે સાંભળવા ટેવાયેલા જજ સાહેબ, એમને પણ ક્ષણભર એવો વિચાર આવી ગયો કે વાત મુદ્દાની છે, કે આટલું હોવું અને છોડી દેવું એ કંઈ નાની સૂની વાત નથી. આપણાથી એક ચા ન છૂટતી હોય, તૈયારી છે, એક બીડી ન છૂટતી હોય અને આટલા બધા ભોગ અને વૈભવ છોડી દેવા એ કેટલી મોટી વાત છે. ન્યાયાધીશ સાહેબના હૃદયમાં ભગવાન વસ્યા. એમણે કહ્યું કે અર્જણ ભગત જે પણ કહે છે એ સત્ય છે, એ જે કરે છે એ સત્ય છે, મારે એવો એક પણ ચુકાદો ન આપવો જોઈએ કે મારે એવી એક પણ મધ્યસ્થી ન કરવી જોઈએ કે જેના થકી ભગવાનને માર્ગે ચાલવા તત્પર થયેલા આત્મા છે એમાં હું આડખીલી રૂપ થાઉં. એટલે એમના સસરા હતા, એમણે એમ કહ્યું કે પણ સાહેબ મારી દીકરીનો પણ વિચાર કરો, કે એમનીય ભાવનાઓ છે. એટલે સાહેબે એવું કહ્યું કે તમારી દીકરી છે એમને ક્યાંય પણ અર્જણ ભગત તરફથી તકલીફ પડી નથી ને? તો કે નહીં, તકલીફ નથી પડી. તો તકલીફ નથી પડી તો તમે શું કામ રોદના રોવો છો? કે બાપનું કર્તવ્ય એટલું છે કે દીકરી દુઃખી ન થવી જોઈએ. અર્જણ ભગતે કે અર્જણ ભગતના પરિવારે તમારી દીકરીને ક્યાંય દુઃખી થવા નથી દીધી. તમારી દીકરી દુઃખી ન થાય એટલે જ કદાચ એમના પિતાશ્રી આ 7-7 વર્ષ સુધી લડાઈ લડી હશે, કે અને એમના થકી જ્યારે ન થયું ત્યારે તમે આવ્યા છો પટમાં. એટલે આમાં ક્યાંય પણ તમારી દીકરી દુઃખી થઈ હોય એવું નથી. એટલે તમારી દીકરીને સુખેથી તમે બીજે પરણાવી શકો. આવી રીતે જ્યારે બાલમુકુંદા સ્વામીના ખુલાસાઓ અને વાત સાંભળી ન્યાયાધીશ સાહેબે આવી રીતે નિર્ણય આપ્યો. પછી સસરાને પણ એમ થયું કે નહીં મેળ પડે હવે આમાં. એટલે એમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, તો સાહેબ જેમ તમે કહો એ પ્રમાણે અમે અર્જણ ભગતને સાધુ થવાની રજા આપીએ છીએ. એટલે બાલમુકુંદા સ્વામીએ કહ્યું કે જે કરવો એ ફેસલો અહીંયા ને અહીંયા કરજો, હવે આપણે આગળ મીટિંગ કરવાની થતી નથી. પાકે પાયે કામકાજ, બધા ભેળા થયા છે એટલે બધા જેને લખવાનું હોય લખી દો અને બધા સાઈન કરી દો એટલે કામ પૂરું થાય. સ્વામીને મનમાં એમ કે વળી પાછા અહીંયાથી ઊભા થઈ જાય અને વળી કંઈક બીજા વિચાર આવે ને વળી બીજા બે લોકો બાજુમાં ચડે અને કંઈક નવીન ચાલુ થાય. એમના કરતા અત્યારે ખોખરું થયું છે તો બધું પૂરું થઈ જાય. ન્યાયાધીશ સાહેબ, ફેસલો તો તમે આપી દીધો, જોકે આ કંઈ લીગલ મેટરમાં બેઠા નથી, કારણ કે કોર્ટનો લીગલ કેસ ચાલુ થયો હોય અને આપીએ એવું નથી. આ તો ખાલી ઘરોબા સંબંધના આધારે બધું થયું છે. પણ અમે તમારી પાસેથી એવી અપેક્ષા રાખીએ કે તમે આટલે સુધી અમને મદદ કરી છે, તો હવે એને લેખિત કાર્યવાહી થઈ જાય અને બધા અહીંયા બેઠા જ છે ને બધા એગ્રી જ છે તો બધાને સાઇન સિક્કા થઈ જાય એવું કરો, તો અર્જણ ભગત 7 વર્ષથી જે ભાગવતી દીક્ષા માટે રૂક્યા છે તો એ હવે પૂરું થઈ જાય. એટલે ન્યાયાધીશ સાહેબે કહ્યું કે જો તમારે ફાઇનલ જ હોય તો પછી મંગાવો કાગળ અને લખી દો કે અર્જણ સાધુ થઈ જાય એમાં અમને કંઈ વાંધો નથી, અને સસરા પક્ષમાંથી તમે સાઇન કરી નાખો, પિતાના પક્ષમાંથી એ સાઇન કરી નાખે, એમના પત્નીની સાઇન કરાવી નાખો, માતાની સાઇન કરાવી નાખો, એટલે પતી જાય. કે પછી એ બધી કાર્યવાહી પૂરી થઈ અને અર્જુન ભગતને રજા મળી. બાલમુકુંદા સ્વામી મહારાજનો પાડ માન્યો કે કેટલા સમયથી ચાલતી હતી લડાઈ. વાલા ભક્તજનો, આમાં શીખવા જેવું અને વિચાર કરવા જેવું એ છે કે બાલમુકુંદા સ્વામી જેવા સમર્થ સંત, જેમના માટે કોર્ટમાં જવા તૈયાર થાય, એમને કેટલો બધો ભરોસો હશે. એ એમનું જીવન જોઈ અને સ્વામીને એવો ભરોસો આવ્યો હશે. બીજી બાજુ ભગવાનના માર્ગે જો કોઈ આગળ ચાલતા હોય ને, તો બાલમુકુંદા સ્વામી જેવા સંત એ આપણી તરફેણમાં જ હોય, અને મહારાજ પણ આપણી તરફેણમાં જ હોય. ઘટે છે એ માત્ર આપણો નિર્ણય ઘટે છે. જો એક નિર્ણય થઈ જાય કે હવે મારે ભગવાનના માર્ગે ચાલવું છે, તો એ નિર્ણયના આધારે ભગવાન અને સંત છે એ આપણી બાજુ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે અંદર સંત રહ્યા છે અને બહાર સંત રહ્યા છે, અંદર સત્સંગ છે અને બહાર સત્સંગ છે, અંદર કુસંગ છે અને બહારનો કુસંગ છે, અંદર કુસંગી છે અને બહાર પણ કુસંગી છે. બહારના કુસંગીએ કરીને અંદર અંતરના કુસંગીઓનું પોષણ થાય છે, અને બહારના સત્સંગે કરીને અંતરના સત્સંગનું પોષણ થાય છે. અને પોષણ કરતાં કરતાં આપણે ગીતામાં ભગવાને જેમ કહ્યું છે એ પ્રમાણે નિર્ણય કરીએ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રે કેહ કુરુનંદન. ભગવાને અર્જુનને એમ કહ્યું તું એક નિર્ણય કર કે તારે કરવું છે શું, પછી મારી બધી મદદ તને એ પ્રમાણે હશે. અને જ્યારે અર્જુને નિર્ણય કર્યો કે કરિષ્ય વચનમ તવ, અને પછી અર્જુનને ભગવાનની જેટલી મદદ હતી એ કેટલી બધી કહેવાય. પછી એને ભીષ્મ પિતાના અસ્ત્રો શસ્ત્રો, ગુરુ દ્રોણાચાર્યના અસ્ત્ર શસ્ત્ર કે કર્ણના અસ્ત્ર શસ્ત્ર એ કોઈ પણ એમને બાળી ન શક્યા, કારણ કે ભગવાન છે એ પક્ષમાં આવી ગયા. એક નિર્ણય કરવામાં આવે એટલે તરત ભગવાન છે એ પક્ષે જ હોય, એવા સંત છે એ પક્ષે હોય. બીજું, એવો નિર્ણય કર્યા પછી એવું જીવન જીવવામાં આવે તો એ બધા જ આપણા પક્ષે હોય. અર્જુન ભગતને તો આ બાહ્ય લડાઈ હતી, આપણે અંતરની લડાઈ લડીએ છીએ. અને એમાં બાલમુકુંદા સ્વામી જેવા ગુરુની, એમના સપોર્ટની, એમના સહકારની એમને જરૂર પડે છે. અને મુક્તાનંદ સ્વામીએ એવું લખ્યું છે કે તે ગુરુદેવ તો તાહરી કોર છે, એક ગુરુદેવથી એ જ ભાગે. કામ ક્રોધ લોભ આ બધા દોષો એવા છે કે કોઈ પણ રીતે જાય એવા નથી, પણ જો બાલમુકુંદાસ સ્વામી જેવા સંત ગુરુ એ આપણી બાજુમાં ઊભા હોય તો એમનો જોર પણ ચાલે એમ નથી. આ આંતરિક લડાઈની અંદર ગુરુનું બળ, મહારાજનું બળ એ કાયમ અતિ આવશ્યક અને શ્રેયસ્કર છે, જીતાડનાર છે. પણ એમનો સપોર્ટ આપણને ત્યારે મળે કે જ્યારે આપણે નિર્ણય કરીએ ત્યારે. અને આપણે આ નારણદાસ સ્વામીના પ્રસંગને થોડોક વિચાર કરીએ કે એ 7 વર્ષની અંદર ક્યાંય લેવાણા નહીં, લલચાણા નહીં, લોભાણા નહીં, આવી રીતે જે એ જીવન જીવ્યા અને એમણે નિષ્કામ ભાવે જે સેવાઓ કરી, કોઈ પણ અપેક્ષા વગર સેવા કરી, સંતો અને ભક્તોને રાજી કરવા માટે આવડત અને સૂઝબૂઝપૂર્વક સેવા કરી અને એમણે સંતો ભક્તોનો રાજીપો મેળવતા ગયા. આ બાજુ ક્યાંય લલચાણા નહીં. આવી રીતે આપણે આપણા આંતરિક માર્ગ ઉપર ચાલીએ તો એવું જીવન જોઈ અને સદગુરુ છે એ આપણા પક્ષે ઊભા રહે છે, પરમાત્મા છે એ આપણા પક્ષે ઊભા રહે છે અને પછીની લડાઈ છે આપણે જીતી જઈએ છીએ. પણ જો અંતરની અંદર આપણે આટલો વિવેક જાગ્રત ન કર્યો હોય અને આપણે આવો નિર્ણય ન કર્યો હોય, સંગ પ્રસંગે આપણે લલચાઈ જતા હોઈએ, આપણે લોભાઈ જતા હોઈએ, તો ભગવાનને પણ આપણો વિશ્વાસ ન આવે, સદગુરુને પણ આપણો વિશ્વાસ ન આવે કે આમની શું ખબર કે આ કઈ ક્યારે શું કરી બેસે. એ પણ મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે કે ભેખની ટેક તે વચનમાં નવ રહે ને રહે તે પ્રગટ ભક્તિ પ્રમાણ. આપણે એમ બોલીએ કે આપણે આમ જ કરશું એટલે સદગુરુ અને ભગવાન છે એવું માની ન લે કે એમ જ કરશે, કારણ કે આપણે ઘણી વખત એવું કહી ચૂક્યા છીએ અને ઘણી વખત એમાંથી પ્રોમિસમાંથી પાછા પડ્યા છીએ. ગર્ભવાસના સમયે જીવાત્માએ પરમાત્માને કેટલી પ્રાર્થનાઓ કરી છે યમદનની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખી, એ બધી જ પ્રાર્થનાઓ આપણે ભગવાનને કરી છે. કોરોનાના કાળની અંદર આપણે પણ કેટલી પ્રાર્થનાઓ ભગવાનને કરીએ છીએ, વળી પાછું સરખું થઈ જાય એટલે વળી પાછું ભૂલાઈ જાય છે અને જે કરતા હતા એ જ કરીએ છીએ. એટલે આપણે જેટલી પણ અત્યાર સુધી પ્રોમિસ આપી છે, વચન આપ્યા છે, એ બધા જ વચનમાં આપણે ખરા નથી ઉતર્યા એટલે એમને આપણી પર વિશ્વાસ નથી. વિશ્વાસ નથી એટલે આપણી પડખે નથી, ને આપણી પડખે નથી એટલે લડાઈ જીતાતી નથી. હવે એક વખત એવી પરફેક્ટ પાક્કી પ્રોમિસ એને જીવમાંથી અંદરથી નક્કી કરી અને આપવી, પછી ક્યાંય લલચાવવું નહીં, ક્યાંય લોભાવવું નહીં અને એમની બાજુ રહેવું, તો એમનો પક્ષ એ આપણા પક્ષે હશે અને લડાઈ આપણે જીતી જઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ નારણદાસ સ્વામી જેવી રીતે બાહ્ય લડાઈ જીતી ગયા એવી જ રીતે આપણે સૌ આંતરિક લડાઈ જીતીએ અને સદગુરુ સંતો મહારાજ એ સૌ આપણે પક્ષે ઊભા રહે એવો નિર્ણય, એવું જીવન જીવવાનું આપણને સૌને બળ મળે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધારમાત્મજમ વમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.